રેસ્તાની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, ને હું શિલાલે ભર બજારે તાઈફો બોરી લીધો. એ મંદ મુઠી દઈ ઉગામી દિલ હવામાં ઉડાવી, રે હું સીતે શાંત જળમાં વાયરો છોડી દીધો. એ હાથે પેરી હથ કડીને બેડિયો પાય લાગી, પથ્થરો ના દેશ થી તું સાવ પ્યાસો જવાનો. એ ભરેલો જે અગ્નિ મનનો શ્વાસ થી પેટવીને ખુદ જલાવી ખુદ ચિતાને ખુદ જનાજો ઉઠાવ્યો. લઈ નગરમાં એક સપનું ને અધૂરી જવાની, આવેલો જે તે હુસીની યાદ રહેશે કહાની. આદમી ના વેશમાં તું ને મચ્છરો નો દીવાનો, હું સિતારી યાદમાં બસ મચ્છરો ની સલામો. એ હું સિતારી યાદમાં બસ મચ્છરો ની સલામો.